વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 71મો સર્ગ. કબંધની આત્મકથા. પોતાના શરીરનો દાહ થઈ જતા એનું સીતાની શોધમાં સહાયતા કરવાનું શ્રીરામને આશ્વાસન. મહાબાહુ શ્રીરામ, પૂર્વકાળમાં મારું રૂપ મહાન બળ પરાક્રમથી સંપન્ન, અચિંત્ય તથા ત્રણેય લોકમાં વિખ્યાત હતું. સૂર્ય, ચંદ્રમા અને ઇન્દ્રનું શરીર જેવું તેજસ્વી છે એવું જ મારું પણ હતું. આવો હોવા છતાં હું લોકોને ભયભીત કરનારા અત્યંત ભયંકર રાક્ષસ રૂપને ધારણ કરીને આમ તેમ ફરીને વનમાં રહેનારા ઋષિઓને બિવડાવતો રહેતો હતો. મારા આ વર્તનથી એક દિવસ મેં સ્થુલાશિરા નામના મહર્ષિને ક્રોધિત કરી દીધા. તેઓ વિવિધ પ્રકારના વન્ય ફળમૂળ વગેરેને વીણી રહ્યા હતા. એ સમયે મેં એમને રાક્ષસ રૂપથી ડરાવી દીધા અને આવા બિહામણા રૂપને જોઈને એમણે મને ઘોર શાપ આપતા કહ્યું, દુરાત્મન, આજથી હંમેશને માટે તારું આ જ ક્રૂર અને નિંદિત રૂપ રહી જાઓ. આ સાંભળીને મેં કોપેલા મહર્ષિને પ્રાર્થના કરી, ભગવાન, આ અભિશાપ તિરસ્કાર જનિત શાપનો અંત થાય એવી કૃપા કરો. ત્યારે એમણે આમ કહ્યું, જ્યારે શ્રીરામ અને લક્ષ્મણ તારી બંને ભુજાઓ કાપીને તને નિર્જન વનમાં બાળી નાખશે ત્યારે તું ફરી તારા એ જ પરમ ઉત્તમ સુંદર અને શોભાસંપન્ન રૂપને પ્રાપ્ત થઈશ. લક્ષ્મણ, આમ તમે મને એક દુરાચારી દાનવ સમજો. આજે મારું આવું રૂપ છે એ યુદ્ધમાં ઇન્દ્રના કોપથી પ્રાપ્ત થયું છે. મેં પૂર્વકાળમાં રાક્ષસ થયા પછી ઘોર તપસ્યા કરીને પિતામહ બ્રહ્માજીને સંતુષ્ટ કર્યા અને એમણે મને દીર્ઘજીવી થવાનું વરદાન આપ્યું. તેથી મારી બુદ્ધિમાં એવો ભ્રમ અથવા અહંકાર ઉત્પન્ન થઈ ગયો કે મને તો દીર્ઘકાળ સુધી રહેનારું આયુષ્ય પ્રાપ્ત થઈ ચૂક્યું છે, પછી ઇન્દ્ર મારું શું બગાડવાના છે. આવા વિચારોનો આશ્રય લઈને એક દિવસ મેં યુદ્ધમાં દેવરાજ પર આક્રમણ કર્યું. એ સમયે ઇન્દ્રે મારા પર 100 ધારવાળા વ્રજનો પ્રહાર કર્યો. એમને છોડેલા એ વ્રજથી મારી જાંઘો અને માથું મારા જ શરીરમાં ઘૂસી ગયું. મેં ઘણી પ્રાર્થના કરી તેથી એમણે મને યમલોક ન મોકલ્યો અને કહ્યું, પિતામહ બ્રહ્માજીએ જે તને દીર્ઘજીવી થવાનું વરદાન આપ્યું છે એ સત્ય થાવ. ત્યારે મેં કહ્યું, દેવરાજ, તમે તમારા વ્રજથી મારી જાંઘો, માથું અને મોઢું બધું તોડી નાખ્યું છે. હવે હું ભોજન કઈ રીતે લઈશ અને નિરાહાર રહીને કઈ રીતે લાંબા સમય સુધી જીવિત રહી શકીશ. મારા આમ કહેવાથી ઇન્દ્રે મારી ભુજાઓ એક એક યોજન લાંબી બનાવી દીધી અને એ જ ઘડીએ તીક્ષ્ણ દાઢોવાળું એક મુખ મારા પેટમાં બનાવી દીધું. આ રીતે હું વિશાળ ભુજાઓ દ્વારા વનમાં રહેતા સિંહ, ચિત્તા, હરણ, વાઘ વગેરે પ્રાણીઓને બધી બાજુથી લઈને ખાતો હતો. ઇન્દ્રે મને એ પણ કીધું હતું, ત્યારે લક્ષ્મણ સહિત શ્રીરામ તારી ભુજાઓ કાપી લેશે ત્યારે તું સ્વર્ગમાં જઈશ. તાત, રાજશિરોમણી, આ શરીરથી આ વનમાં હું જે વસ્તુ જોઉં છું એ બધું ગ્રહણ કરવું મને સારું લાગે છે. ઇન્દ્ર તથા ઋષિના કથાનુસાર મને એવો વિશ્વાસ હતો કે એક દિવસ શ્રીરામ અવશ્ય મારી પકડમાં આવી જશે. આ જ વિચાર કરતો રહીને હું આ શરીરનો ત્યાગ કરવા પ્રયત્નશીલ હતો. રઘુનંદન, અવશ્ય આપ જ શ્રીરામ છો, તમારું કલ્યાણ થાઓ. હું તમારા સિવાય બીજા કોઈના દ્વારા મરી શકું એમ ન હતો. આ વાત મહર્ષિએ યોગ્ય જ કહી હતી. નરશ્રેષ્ઠ, તમે બંને જ્યારે અગ્નિ વડે મારો દાહ સંસ્કાર કરી દેશો એ સમયે હું તમારી બૌદ્ધિક સહાયતા કરીશ, તમારા બંને માટે એક શ્રેષ્ઠ મિત્રનું ઠેકાણું બતાવીશ. એ દાનવના આમ કહેવાથી ધર્માત્મા શ્રી રામચંદ્રજીએ લક્ષ્મણની સામે એના આમ કહ્યું, કબંધ, મારી યશસ્વીની પત્ની સીતાને રાવણ હરી લઈ ગયો છે. એ સમયે હું મારા ભાઈ લક્ષ્મણની સાથે સુખપૂર્વક જનસ્થાનની બહાર ચાલ્યો ગયો હતો. હું એ રાક્ષસનું નામ માત્ર જાણું છું, એના રંગ રૂપથી પરિચિત નથી. એ ક્યાં રહે છે અને એનો પ્રભાવ કેવો છે એ વાતથી અમે બધી રીતે અજાણ છીએ. અત્યારે સીતાનો શોક અમને બહુ પીડા આપી રહ્યો છે. અમે અસહાય બનીને આ રીતે ચારે બાજુ દોડી રહ્યા છીએ. તમે અમારા પર ઉચિત કરુણા કરવા માટે આ બાબતમાં અમારા પર થોડોક ઉપકાર કરો. વીર, પછી અમે હાથીઓ દ્વારા તોડી નાખવામાં આવેલા સૂકા લાકડા લાવીને પોતે જ ખોદેલા એક ઘણા મોટા ખાડામાં તમારા શરીરને મૂકીને બાળી દઈશું. એથી હવે તમે અમને સીતાનો પતો બતાવો, અત્યારે ક્યાં છે તથા એને કોણે કોણ ક્યાં લઈ ગયું છે. જો તમે બધું બરાબર જાણતા હો તો સીતાના સમાચાર કહીને અમારું ઘણું કલ્યાણ કરો. શ્રી રામચંદ્રજીના આમ કહેવાથી વાતચીતમાં કુશળ એવા એ દાનવે એ શ્રેષ્ઠ વક્તા શ્રી રઘુનાથજીને આ પરમ ઉત્તમ વાત કહી. શ્રી રામ, અત્યારે મને દિવ્ય જ્ઞાન નથી, તેથી હું મિથિલેશ કુમારી વિશે કશું જ જાણતો નથી. જ્યારે મારા આ શરીરનો દાહ થઈ જશે ત્યારે હું મારા પૂર્વ સ્વરૂપને પ્રાપ્ત થઈને કોઈ એવી વ્યક્તિનો પત્તો જણાવી શકીશ જે સીતા વિશે તમને કંઈક જણાવશે તથા જે પહેલા ઉત્કૃષ્ટ રાક્ષસને પણ જાણતો હશે એવા પુરુષનો તમને પરિચય કાપીશ. પ્રભુ, જ્યાં સુધી મારા આ શરીરનો દાહ નહીં થાય ત્યાં સુધી મારામાં એ જાણવાની શક્તિ આવી શકશે નહીં કે મહાપરાક્રમી રાક્ષસ કોણ છે જેણે તમારી સીતાનું હરણ કર્યું છે. રઘુનંદન, શાપ દોષના કારણે મારું મહાન વિજ્ઞાન નષ્ટ થઈ ગયું છે. મારા જ દુષ્કૃત્યને કારણે મને આ લોક નિંદિત રૂપ પ્રાપ્ત થયું છે. પરંતુ શ્રીરામ, જ્યાં સુધી સૂર્યદેવ એમના વાહનો થાકી જતા અસ્ત નથી થઈ જતા ત્યાં સુધી મને ખાડામાં નાખીને શાસ્ત્રવિધ અનુસાર મારો દાહ સંસ્કાર કરી દો. મહાવીર રઘુનંદન, તમારા દ્વારા વિધિપૂર્વક ખાડામાં મારા શરીરનો દાહ થઈ જતા હું એવા મહાપુરુષનો પરિચય આપીશ જે રાક્ષસને જાણતા હશે. સિદ્ધ પરાક્રમ પ્રગટ કરનારા વીર રઘુનાથજી, ન્યાયોચિત આચારવાળા એ મહાપુરુષ સાથે તમારે મિત્રતા કરી લેવી જોઈએ, તેઓ તમારી સહાયતા કરશે. રઘુનંદન, એમના માટે ત્રણેય લોકમાં કશું અજ્ઞાત નથી, કારણ કે કોઈ કારણવશ તેઓ પહેલા સમસ્ત લોકમાં પરિભ્રમણ કરી ચૂક્યા છે. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર શ્રામાયણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં 71મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.